શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ 20મો અધ્યાય. બ્રહ્માજીએ રચેલી અનેક વિધિ, અનેકવિધ સૃષ્ટિનું વર્ણન. શૌનકજી કહે છે, હે સુતજી, પૃથ્વીરૂપી આધાર મેળવીને સ્વયંભૂ મનુએ આગળ ઉપર થનારી પ્રજાને ઉત્પન્ન કરવા માટે ક્યાં ક્યાં ઉપાયોનો આધાર લીધો? વિદુરજી ઘણા મોટા ભગવદ્ ભક્ત હતા અને ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય સુહૃદ હતા, તેથી તેમણે પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો, તેમના પુત્ર દુર્યોધન સમેત ભગવાન શ્રીકૃષ્ણનો અનાદર કરવાને કારણે તેમને અપરાધી સમજીને ત્યાગ કરી દીધો હતો. તેઓ મહર્ષિ દ્વૈપાયનના પુત્ર હતા અને મહિમામાં તેમના કરતા કોઈ પણ રીતે ઉતરતા ન હતા, તથા બધી રીતે ભગવાન શ્રીકૃષ્ણના આશ્રિત અને કૃષ્ણ ભક્તોના અનુગામી હતા. તીર્થોનું સેવન કરવાથી તેમનું અંતઃકરણ વિશેષ શુદ્ધ થયું હતું. તેમણે કુશાવર્ત ક્ષેત્ર હરિદ્વારમાં બેઠેલા તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મૈત્રેયજી પાસે જઈને તેમને બીજું શું પૂછ્યું? સુતજી, તેમની વચ્ચે વાર્તાલાપ થતાં શ્રીહરિના ચરણો સંબંધિત ઘણી પવિત્ર વાતો થઈ હશે, કે જે તેમના ચરણોમાંથી નીકળેલા ગંગાજળ જેવી સંપૂર્ણ પાપોને નાશ કરનારી છે. સુતજી, તમારું મંગળ થાઓ, તમે ભગવાનની તે પવિત્ર વાતો કથાઓ અમને સંભળાવો. પ્રભુના ઉદાર ચરિત્રો તો કીર્તનીય હોય છે, ભલા એવો રસિક કોણ હશે કે જે શ્રીહરિની લીલાઓ રૂપી અમૃતનું પાન કરતા કરતા તૃપ્ત થઈ જાય. નિમિષારણ્ય વાસી મુનિઓના આ પ્રમાણે પૂછવાથી ઉગ્ર શ્રવા સુતજીએ ભગવાનમાં ચિત્ત જોડીને તેમને કહ્યું, સાંભળો. સુતજીએ કહ્યું, હે મુનિયો, પોતાની માયાથી વરાહનું રૂપ ધારણ કરનારા શ્રીહરિની રસાતલમાંથી પૃથ્વીને બહાર કાઢવાની અને રમત રમતમાં જ તિરસ્કારપૂર્વક હિરણાક્ષને હણી નાખવાની લીલા સાંભળીને વિદુરજીને ઘણો આનંદ થયો અને તેમણે મુનિશ્રેષ્ઠ મૈત્રેયજીને કહ્યું. વિદુરજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે પરોક્ષ વિષયોને પણ જાણનારા છો, તેથી એ બતાવો કે પ્રજાપતિઓના સ્વામી શ્રી બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા પછી સૃષ્ટિને વધારવા માટે શું કર્યું? મરીચી વગેરે મુનીશ્વરોએ અને સ્વયંભૂ મનુએ પણ બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાની વૃદ્ધિ કેવી રીતે કરી? શું તેમણે આ જગતને પત્નીઓના સહયોગથી ઉત્પન્ન કર્યું, કે પછી પોતપોતાના કાર્યમાં સ્વતંત્ર રહીને અથવા બધા એકસાથે મળીને આ જગતની રચના કરી? શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, જેની ગતિને જાણવાનું અત્યંત મુશ્કેલ છે તે જીવોના પ્રારબ્ધ, પ્રકૃતિ, નિયંતા પુરુષ અને કાળ. આ ત્રણે હેતુઓથી તથા ભગવાનના સાનિધ્યથી ત્રિગુણમય પ્રકૃતિમાં ક્ષોભ થવાથી તેનાથી મહતત્વ ઉત્પન્ન થયું. દેવની પ્રેરણાથી રજઃ પ્રધાન મહત્વથી વૈકારિક, સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. તેણે આકાશ વગેરે પાંચ તત્વોના અનેક વર્ગ ઉત્પન્ન કર્યા. પાંચ તન્માત્રાઓ, પાંચ મહાભૂતો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ પાંચ દેવતાઓ, આ છ વર્ગોના સંકેત અહીં સમજવા. તેઓ બધા અલગ અલગ રહીને ભૂતોને કાર્યરૂપ બ્રહ્માંડની રચના કરી શકતા ન હતા, તેથી તેમણે ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈને એક સ્વર્ણમય અંડની રચના કરી. તે અંડ અચેતન અવસ્થામાં 1000 વર્ષોથી પણ વધુ સમય સુધી કારણાબ્ધિના જળમાં પડ્યો રહ્યો. પછી ભગવાને તેનામાં પ્રવેશ કર્યો. તેનામાં અધિષ્ઠિત થવાથી તેમની ભગવાનની નાભીમાંથી સહસ્ત્ર સૂર્યો જેટલું અત્યંત દેદીપ્યમાન એક કમળ પ્રગટ થયું, કે જે સમસ્ત જીવ સમુદાયનો આશ્રય હતું. તેનામાંથી સ્વયં બ્રહ્માજીનો પણ પ્રાદુર્ભાવ થયો છે. બ્રહ્માંડના ગર્ભરૂપી જળમાં શયન કરનારા શ્રી નારાયણ દેવે જ્યારે બ્રહ્માજીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ અગાઉના કલ્પોમાં પોતે જ નિશ્ચિત કરેલી નામરૂપમય વ્યવસ્થા અનુસાર લોકોની રચના કરવા લાગ્યા. સૌથી પહેલાં તેમણે પોતાની છાયાથી તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ એમ પાંચ પ્રકારની અવિદ્યા ઉત્પન્ન કરી. બ્રહ્માજીને પોતાનું તે તમોમય શરીર સારું લાગ્યું નહીં, તેથી તેમણે તેને ત્યજી દીધું. ત્યારે જેનાથી ભૂખ તરસની ઉત્પન્ન થાય છે એવા રાત્રિરૂપી શરીરને તેનાથી ઉત્પન્ન થયેલા યક્ષો અને રાક્ષસોએ અપનાવી લીધું. તે સમયે ભૂખ તરસથી વ્યાકુળ થઈને તેઓ બ્રહ્માજીને ખાવા દોડ્યા અને કહેવા લાગ્યા, આને ખાઈ જાઓ, આને રક્ષણ ના કરો. કારણ કે તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈ રહ્યા હતા. બ્રહ્માજીએ ગભરાઈ જઈને તેમને કહ્યું, અરે યક્ષ રાક્ષસો, તમે મારા સંતાન છો, તેથી મારું ભક્ષણ ન કરો, મારું રક્ષણ કરો. તેમનામાંથી જેમણે કહ્યું કે ભક્ષણ કરો તેઓ યક્ષ થયા, તેમણે કહ્યું કે રક્ષણ ન કરો તેઓ રાક્ષસ કહેવાય. પછી બ્રહ્માજીએ સાત્વિક તેજથી દેદીપ્યમાન થઈને મુખ્ય મુખ્ય દેવતાઓની રચના કરી. તેમણે ક્રીડા કરતા કરતા બ્રહ્માજીના તેજી દેવાથી તેમનું તે દિવ્ય રૂપ પ્રકાશમય શરીર અપનાવી લીધું. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના જગન ભાગમાંથી નાભીનો નિમ્ન ભાગ કામાશક્ત અસુરો ઉત્પન્ન કર્યા. તેઓ અત્યંત કામ લોલુપ હોવાના કારણે ઉત્પન્ન થતા જ મૈથુન માટે બ્રહ્માજી તરફ ગયા. આ જોઈને પહેલાં તો તેઓ હસ્યા, પણ પછી તે નિર્લજ અસુરોને પોતાની પાછળ પડેલા જોઈને ભયભીત અને ક્રોધિત થઈને ઘણા વેગથી ભાગ્યા. ત્યારે તેમણે ભક્તો પર કૃપા કરવા માટે તેમની ભાવના અનુસાર દર્શન આપનારા શરણાગત વત્સલ વરદાયક શ્રી હરિ પાસે જઈને કહ્યું, હે પરમાત્મા, મારું રક્ષણ કરો. મેં તો આપની આજ્ઞાથી જ પ્રજા ઉત્પન્ન કરી હતી, પણ આ તો પાપમાં પ્રવૃત્ત થઈને મને જ હેરાન કરવા માંડી છે. હે નાથ, એકમાત્ર આપ જ દુઃખી જીવોનું દુઃખ દૂર કરનારા છો. જેઓ તમારા સંચરણોના શરણે આવતા નથી તેમને દુઃખ આપનારા પણ એકમાત્ર આપ જ છો. પ્રભુ, તો પ્રત્યક્ષ વત સૌના હૃદયની વાત જાણનારા છે. તેમણે બ્રહ્માજીની આતુરતા જોઈને કહ્યું, તમે પોતાના આ કામ કલુષિત શરીરનો ત્યાગ કરો. ભગવાન નામ કહેતા જ તેમણે ત્યાં શરીરને પણ છોડી દીધું. બ્રહ્માજીએ છોડી દીધેલું તે શરીર એક સુંદર સ્ત્રી સંધ્યા દેવીના રૂપમાં પરિણિત થઈ ગયું. તેના ચરણ કમળોના ઝાંઝર જળજળી રહ્યા હતા. તેની આંખો મદીલી થઈ રહી હતી અને કમરકટી મેખલાની ઘૂઘરીઓથી સુશોભિત સજ્જલી સાડીથી ઢંકાયેલી હતી. તેના ઉપસેલા સ્તન એવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા કે તેમની વચ્ચે કોઈ અંતર જ રહેવા પામ્યું ન હતું. તેનું નાક અને તેની દંતાવલી ઘણા જ સુઘડ હતા તથા તે મધુર મધુર સ્મિત કરતી અસુરો પ્રત્યે હાવભાવપૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહી હતી. શ્યામ શ્યામ અલકાવલી કેસની લટોથી સુશોભિત તે સુકુમારી જાણે કે લજ્જાની મારી પોતાના પાલવમાં જ સંકોચાઈ જતી હતી. હે વિદુરજી, તે સુંદરીને જોઈને તે બધા જ અસુરો મોહિત થઈ ગયા. અહો, આનું કેવું વિચિત્ર રૂપ છે, કેવું અલૌકિક ધૈર્ય છે અને કેવી નૂતન વય છે. જુઓ, કામ પીડિત એવા અમારી વચ્ચે આ કેવી બેપરવા જેવી વીજળી રહી છે. આ પ્રમાણે તે કુબુદ્ધિના દૈત્યોએ સ્ત્રી રૂપી સંધ્યા વિશે જાત જાતના તર્ક વિતર્ક કર્યા પછી તેનો ઘણો આદર કરીને પ્રેમપૂર્વક પૂછ્યું, હે સુંદરી, તું કોણ છો અને કોની પુત્રી છે? હે ભામિની, અહીં આવવાનું તારું શું પ્રયોજન છે? તું પોતાના અનુપમ રૂપની આ અણમોલ સંપત્તિ બતાવીને આમ અભાગ્યાઓને શા માટે તલસાવી રહી છે? અબળા, તું કોઈ પણ કેમ ન હોય, પણ અમને તારું દર્શન થયું એ મોટા સૌભાગ્યની વાત છે. તું પોતાની દડી ઉછાળી ઉછાળીને તો અમે દર્શકોના મનને વલોવી નાખે છે. સુંદરી, ઉછળતી દડી પર તું જ્યારે પોતાની હથેળીની ટપલી મારે છે ત્યારે તારું ચરણ કમળ એક જગ્યાએ સ્થિર રહેતું નથી. તારો ખોટી પ્રદેશ સ્થૂળ સ્તનોના ભારથી નમી જતો જણાય છે. તારી નિર્મળ દ્રષ્ટિમાંથી પણ થાક ઝડપતો હોય ઝડપતો જણાય છે. અહો, તારો કેશ પાસ અંબોડો કેવો સુંદર છે. આ પ્રમાણે સ્ત્રી રૂપે પ્રગટ થયેલી તે સાંજ વેળાની સંધ્યાએ તેમની અત્યંત કામાસક્ત કરી દીધા અને તે મૂઢોએ તેને કોઈ રમણી રત્ન સમજીને અપનાવી લીધી. ત્યારબાદ બ્રહ્માજીએ ગંભીર ભાવે હસીને પોતાની તેજોમય મૂર્તિમાંથી, કે જે પોતાના સૌંદર્યનું જાણે પોતે જ આસ્વાદન કરતી હતી, તેમાંથી ગંધર્વો અને અપ્સરાઓને ઉત્પન્ન કર્યા. તેમણે જ્યોત્સના ચંદ્રિકા રૂપી પોતાના તે તેજોમય પ્રિય શરીરનો ત્યાગ કર્યો. તેને જ વિશ્વાસુ વગેરે ગંધર્વોએ પ્રસન્નતાપૂર્વક અપનાવી લીધું. તે પછી ભગવાન બ્રહ્માએ પોતાની તંદ્રામાંથી ભૂત પિશાચ ઉત્પન્ન કર્યા. તેમને દિગંબર વસ્ત્રહીન અને વિખરેલા વાળવાળા જોઈને તેમણે આંખો મીચી દીધી. બ્રહ્માજીએ ત્યજી દીધેલા તે આળસરૂપી શરીરને ભૂત પિશાચોએ અપનાવી લીધું. તેને નિંદ્રા પણ કહે છે કે જેનાથી જીવોની ઇન્દ્રિયોમાં શિથિલતા આવતી જોવા મળે છે. જો કોઈ મનુષ્ય હેઠા મુખે સૂઈ જાય છે તો ભૂત પિશાચ વગેરે તેના પર આક્રમણ કરે છે, તેને જ ઉન્માદ કહે છે. પછી ભગવાન બ્રહ્માએ ભાવના કરી કે હું તેજોમય છું અને તેમણે અદૃશ્ય રૂપે સાધ્યો અને પુત્રોને ઉત્પન્ન કર્યા. પિતૃએ પોતાની ઉત્પત્તિના સ્થાને એ અદૃશ્ય શરીરને અપનાવી લીધું. આને જ લક્ષ્યમાં રાખીને પંડિતો શ્રાદ્ધ વગેરે વડે પિતૃ અને સાધ્યોને અનુક્રમે કવ્ય એટલે કે પિંડ અને હવ્ય અર્પણ કરે છે. પોતાની તિરોધાન શક્તિથી બ્રહ્માજીએ સિદ્ધો અને વિદ્યાધરોનું સર્જન કર્યું અને તેમને પોતાની તે અંતર્ધાન નામનું અદ્ભુત શરીર આપ્યું. એકવાર બ્રહ્માજીએ પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે પોતાને બહુ સુંદર માનીને તે પ્રતિબિંબમાંથી કિન્નરો અને કિમપુરુષો ઉત્પન્ન કર્યા. તેમણે બ્રહ્માજીના દિવ્ય તેમણે બ્રહ્માજીને ત્યજી દેવાથી તેમનું તે પ્રતિબિંબનું શરીર અપનાવી લીધું. તેથી બધા ઉષાકાળે પોતાની પત્નીઓ સાથે મળીને બ્રહ્માજીના ગુણો કર્મો વગેરેનું ગાન કરતા રહે છે. એકવાર બ્રહ્માજી સૃષ્ટિની વૃદ્ધિ નહીં થવાને કારણે ઘણા ચિંતિત થઈને હાથ પગ વગેરે અવયવો ફેલાવીને સૂતા હતા અને પછી ક્રોધવશાત તે ભોગમય શરીરનો ત્યાગ કર્યો. તેનાથી જે વાળ ખરી પડ્યા તે અહીં થયા. તેના હાથ પગ સંકોચીને ચાલવાથી ક્રૂર સ્વભાવવાળા સર્પો અને નાગો થયા, કે જેમનું શરીર ફણરૂપે ખભાની પાસે ઘણું ફેલાયેલું હોય છે. એકવાર બ્રહ્માજીએ પોતે કૃતકૃત્ય થયા હોવાનું અનુભવ્યું. તે સમયે અંતમાં તેમણે પોતાના મનમાંથી મનુઓની ઉત્પત્તિ કરી. એ બધા પ્રજાની વૃદ્ધિ કરનારા છે. મનસ્વી બ્રહ્માજીએ તેમના માટે પોતાના પુરુષાકાર શરીરનો ત્યાગ કર્યો. મનુઓને જોઈને એમના પહેલા ઉત્પન્ન થયેલા દેવતાઓ ગંધર્વો વગેરે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, હે વિશ્વકર્તા બ્રહ્માજી, આપની આ મનુઓની સૃષ્ટિ ઘણી જ સુંદર છે. આમાં અગ્નિહોત્ર વગેરે બધા જ કર્મ પ્રતિષ્ઠિત છે, તેની સહાયથી અમે પણ પોતાનું અન્ન આવિર્ભાગ ગ્રહણ કરી શકશું. પછી આદિ ઋષિ બ્રહ્માજીએ ઇન્દ્રિય સંયમપૂર્વક તપ, વિદ્યા અને સમાધિથી સંપન્ન થઈને પોતાની પ્રિય સંતતિ એવા ઋષિજનોની રચના કરી અને તેમનામાં પ્રત્યેકને સમાધિ, યોગ, ઐશ્વર્ય, તપ, વિદ્યા અને વૈરાગ્યમય પોતાના શરીરનો અંશ હિસ્સો આપ્યો. ત્રીજા સ્કંદ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.